વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 73મો સર્ગ. દિવ્ય રૂપધારી કબંદે શ્રીરામ અને લક્ષ્મણને ઋષ્યમુખ અને પંપા સરોવરનો માર્ગ બતાવો તથા મતંગ મુનિના વન અને આશ્રમનો પરિચય આપીને પ્રસ્થાન કરવું. શ્રીરામને સીતાનો શોધનો રસ્તો બતાવીને અર્થવેતા કબંદે એમને ફરી આ હેતુપૂર્વકની વાત કહી. શ્રીરામ, અહીંથી પશ્ચિમ દિશા તરફ જઈને જ્યાં પુષ્પથી ભરપૂર આ મનોરમ વૃક્ષો શોભી રહેલા દેખાશે એ જ તમારા જવા માટેનો સુખદ માર્ગ છે. જાંબુ, ચારોડી, ફણસ, વડ, પ્લક્સ, તિંદુક, પીપળો, કરેણ, આંબો તથા અન્ય વૃક્ષો, ધાવડો, નાગકેસર, તિલક, નક્તમાલ, નીલ, અશોક, કદમ, ખીલેલી કરણ, ભીલામો, અશોક, લાલચંદન તથા મદાર, આ વૃક્ષો રસ્તામાં આવશે. તમે બંને ભાઈઓ આ વૃક્ષોની ડાળીઓને બળપૂર્વક ભૂમિ સુધી નમાવીને અથવા આ વૃક્ષો પર ચડીને એમના અમૃત જેવા મીઠા ફળોનો આહાર કરતા કરતા આગળ વધજો. કાકુત્સ્થ, ખીલેલા વૃક્ષોથી સુશોભિત એ વનને ઓળંગીને તમે લોકો એક બીજા વનમાં પ્રવેશ કરજો જે નંદનવન જેવું સુંદર છે. એ વનના વૃક્ષો ઉત્તર કુરુખંડના વૃક્ષોની જેમ મધની ધારા વહાવનારા છે તથા એમના પર બધી ઋતુઓમાં ફળ આવે છે. ચૈત્રરથ વનની જેમ એ મનોહર વનમાં બધી ઋતુઓ નિવાસ કરે છે. ત્યાંના વૃક્ષો મોટી મોટી શાખાઓ ધરાવનારા અને ફળોના ભારથી નમેલા છે. એ વૃક્ષો ત્યાં બધી બાજુએ વાદળો અને પર્વતોની જેમ શોભી રહ્યા છે. લક્ષ્મણ, એ વૃક્ષો પર ચડીને અથવા સુખેથી એમને ધરતી સુધી નમાવીને એમના અમૃત જેવા મધુર ફળ તમને આપશે. આ રીતે સુંદર પર્વતો પર ભ્રમણ કરતા રહીને તમે બંને ભાઈઓ એક પર્વત પરથી બીજા પર્વત પર અને એક વનમાંથી બીજા વનમાં પહોંચશો અને આ અનેક પર્વતો તથા વનોને ઓળંગતા રહીને તમે બંને વીરો પંપા સરોવરના તટ પર પહોંચી જશો. શ્રીરામ, ત્યાં કાંકરા બિલકુલ નથી, એના કિનારે પગ લપસે એવો કીચડ પણ નથી. એના ઘાટની ભૂમિ ચારે બાજુ સમતળ છે, ઊંચી નીચી કે ખાડા ટેકરાવાળી નથી. એ સરોવરમાં શેવાળ બિલકુલ નથી, એની અંદરની ભૂમિ રેતીથી ભરપૂર છે. કમળ અને ઉત્પલ એ સરોવરની શોભા વધારે છે. રઘુનંદન, ત્યાં પંપાના જળમાં વિચરનારા હંસ, કારંડવ, કોંચ અને ટીટોળી વગેરે સદા મધુર અવાજમાં ટહુકતા રહે છે. એ બધા મનુષ્યને જોઈને ઉદ્વિગ્ન થઈ જતા નથી, કેમ કે કોઈ મનુષ્ય દ્વારા કોઈ પક્ષીનો વધ પણ થઈ શકે છે એવા ભયનો અનુભવ એમને નથી. આ બધા પક્ષીઓ બહુ સુંદર છે. બાણોના અગ્રભાગથી જે છોલેલા છે તેથી જે ફળોમાં એક પણ કાંટો રહ્યો નથી, જે ઘીના લોંદા જેવા સુંવાળા અને લીસા છે, ખરબચડા નથી, જેમને લોખંડના બાણોના અગ્રભાગમાં પરોવીને શેકીને પક્વ કરી દેવામાં આવ્યા છે એવા ફળમૂળના ઢગલા ત્યાં ભોજન માટે મળશે. તમારા પ્રત્યે ભક્તિભાવથી સંપન્ન લક્ષ્મણ તમને ખાવાના પદાર્થો આપશે. તમે બંને ભાઈ એ પદાર્થો લઈને એ સરોવરના ઝાડા ઝાડા સુપ્રસિદ્ધ જળચર પક્ષીઓ તથા શ્રેષ્ઠ રોહિત, રોહુ, વક્રતુંડ અને નલમીન વગેરે માછલીઓને ખવડાવજો. એનાથી તમારું મનોરંજન થશે. જ્યારે તમે પંપા સરોવરમાં રહેલા પુષ્પોની નજીકમાં માછલાઓને ભોજન કરાવવાની ક્રીડામાં વ્યસ્ત હશો એ સમયે લક્ષ્મણે સરોવરનું કમળથી સુવાસિત કલ્યાણકારી સુખદ શીતળ રોગનાશક દુઃખહારી તથા ચાંદી અને સ્ફટિક મણી જેવું સ્વચ્છ જળ કમળના પાંદડામાં ભરીને લાવીને તમને પીવડાવશે. શ્રીરામ, સાયંકાળે તમારી સાથે વિચરતા લક્ષ્મણ તમને વનના પેલા કદાવર વાનરો દેખાડશે, જે પર્વતોની ગુફાઓમાં સૂઈ રહે છે. નરશ્રેષ્ઠ, એ વાનરો પાણી પીવા માટે પંપા સરોવરના તટ પર આવે છે ત્યારે સાંઢોની જેમ ગર્જના કરે છે. તેઓ શરીરે જાડા અને રંગે પીળા હોય છે, તમે બધાને ત્યાં જોઈ શકશો. શ્રીરામ, સાયંકાળે રસ્તે જતા મોટી મોટી ડાળીઓમાં પુષ્પધારી વૃક્ષોના તથા પંપાના શીતળ જળના દર્શન કરીને તમે તમારો શોક છોડી દેશો. રઘુનંદન, ત્યાં ફૂલોથી ભરપૂર તિલક અને નક્તમાલના વૃક્ષો શોભી રહ્યા છે તથા પાણીમાં ઉત્પલ અને કમળના ફૂલ ખીલેલા દેખાય છે. રઘુનંદન, કોઈ પણ મનુષ્ય ત્યાં એ ફૂલોને ઉતારીને ધારણ કરતો નથી, કેમ કે ત્યાં સુધી કોઈ પહોંચી જ શકતું નથી. પંપા સરોવરના ફૂલ ન તો કરમાય છે કે ન ખરી પડે છે. કહે છે કે ત્યાં પહેલા મતંગ મુનિના શિષ્ય ઋષિઓ નિવાસ કરતા હતા. જેમનું ચિત્ત સદા એકાગ્ર અને શાંત રહેતું હતું, તેઓ પોતાના ગુરુ મતંગ મુનિ માટે જ્યારે જંગલી ફળમૂળ લઈને આવતા હતા અને એમના ભારથી થાકી જતા હતા, ત્યારે એમના શરીરમાંથી પરસેવાના જે ટીપા પડતા હતા એ જ મુનિઓના તપના પ્રભાવથી ફૂલ બની જતા હતા. રાઘવ, પરસેવાના ટીપાથી ઉત્પન્ન થવાના કારણે એ ફૂલ નષ્ટ થતા ન હતા. એ બધા જ ઋષિઓ તો હવે ચાલ્યા ગયા, પરંતુ એમની સેવામાં રહેનારી તપસ્વીની સબરી આજે પણ ત્યાં જોવા મળે છે. કાકુત્સ, સબરી ચિરંજીવ બનીને સદા ધર્મ અનુષ્ઠાનમાં પરોવાલી રહે છે. શ્રીરામ, તમે સમસ્ત પ્રાણીઓ માટે નિત્ય વંદનીય અને દેવતા તુલ્ય છો. તમારા દર્શન કરીને સબરી સ્વર્ગલોક સાકેત ધામમાં ચાલી જશે. કુકુત્સ કુલભૂષણ શ્રીરામ, ત્યાર પછી તમે પંપાના પશ્ચિમ તટે જઈને એક અનુપમ આશ્રમ જોશો, જે સર્વસાધારણને માટે અગોચર હોવાથી ગુપ્ત છે. એ આશ્રમ પર તથા એ વનમાં મતંગ મુનિના પ્રભાવથી હાથી કદી આક્રમણ કરતા નથી. રઘુનંદન, ત્યાંનું વન મતંગ વન નામથી પ્રસિદ્ધ છે. એ નંદન જેવા મનોહર અને દેવવન જેવા સુંદર વનમાં વિધવિધ પ્રકારના પક્ષીઓ કલરવ કરતા હોય છે. શ્રીરામ, તમે પ્રસન્નતાપૂર્વક ત્યાં વિચરણ કરશો. પંપા સરોવરના પૂર્વ ભાગમાં ઋષ્યમુખ પર્વત છે, જ્યાંના વૃક્ષો ફૂલોથી શોભી રહ્યા છે. એ પર્વત પર ચડવું બહુ મુશ્કેલ છે, કેમ કે રસ્તો નાના સાપ અથવા હાથીના બચ્ચા દ્વારા બધી બાજુથી રક્ષિત છે. ઋષ્યમુખ પર્વત ઉદાર અભિષ્ટ ફળ આપનારો છે. પૂર્વકાળમાં સાક્ષાત બ્રહ્માજીએ એનું નિર્માણ કર્યું છે અને એને ઉદારતા જેવા ગુણોથી સંપન્ન કર્યું છે. શ્રીરામ, એ પર્વતના શિખર પર સૂતેલો પુરુષ સ્વપ્નમાં જે સંપત્તિ પામે છે એ એને જોયા જાગ્યા પછી પણ મેળવી લે છે. જે પાપકર્મી અને વિષમતાનો વ્યવહાર કરનારો પુરુષ એ પર્વત પર ચડે છે, એ પુરુષને સૂઈ ગયા પછી રાક્ષસો એને ઉપાડીને એના પર પ્રહાર કરે છે. શ્રીરામ, મતંગ મુનિના આશ્રમની આસપાસના વનમાં રહેતા અને પંપા સરોવરમાં ક્રીડા કરનારા નાના નાના હાથીઓના ચિત્કારનો મોટો અવાજ એ પર્વત પર સંભળાય છે. જેમના ગંડ સ્થળોમાંથી લાલ રંગના મદની ધારાઓ વહે છે, એ વેગીલો અને મદ જેવા કાળા મોટા મોટા ગજરાજોના ટોળે ટોળા સાથે મળીને બીજી જાતિની હાથીઓથી અલગ થઈને વિચરે છે. વનમાં વિચરનારા એ હાથી જ્યારે પંપા સરોવરનું નિર્મળ મનોહર સુંદર સ્પર્શ કરવામાં સુખદ તથા બધા પ્રકારની સુગંધથી સુવાસિત જળ પીને પાછા આવે છે, ત્યારે એ વનોમાં પ્રવેશ કરે છે. રઘુનંદન, ત્યાં રીંછ, વાઘ અને નીલ કોમળ કાંતિવાળા મનુષ્યને જોઈને ભાગતા અને દોડવામાં કોઈનાથી પરાજિત ન થનારા મૃગો જોઈને તમે પોતાનો બધો શોક ભૂલી જશો. શ્રીરામ, એ પર્વત પર એક બહુ મોટી ગુફા શોભી રહી છે, જેનું દ્વાર પથ્થરથી ઢાંકેલું છે. એની અંદર પ્રવેશ કરવામાં બહુ કષ્ટ થાય છે. એ ગુફાના પૂર્વ દ્વાર પર શીતળ જળથી ભરેલો એક બહુ મોટો કુંડ છે. એની આજુબાજુ વિપુલ માત્રામાં ફળમૂળ સુલભ છે, તથા એ રમણીય કુંડ વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે. ધર્માત્મા સુગ્રીવ વાનરોની સાથે એ જ ગુફામાં રહે છે. એ ક્યારેક ક્યારેક પર્વતના શિખર પર પણ રહે છે. આ રીતે શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈઓને બધી વાત કહીને સૂર્ય જેવો તેજસ્વી અને પરાક્રમી કબંધ દિવ્ય પુષ્પમાળા ધારણ કરીને આકાશમાં પ્રકાશિત થવા લાગ્યો. તે સમયે એ બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણે પ્રસ્થાન કરવા તત્પર થઈને આકાશમાં ઉભેલા મહાભાગ કબંધને એની નજીક ઊભા રહીને કહ્યું, હવે તમે પરમધામે જાઓ. કબંધે પણ એ બંને ભાઈઓને કહ્યું, તમે બંને પણ પોતાના કાર્યની સિદ્ધિ માટે પ્રસ્થાન કરો. આમ કહીને અત્યંત પ્રસન્ન થયેલા એ બંને ભાઈઓની આજ્ઞા લઈને કબંધે તરત પ્રસ્થાન કર્યું. કબંધ પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરીને અદ્ભુત શોભાથી સંપન્ન થઈ ગયો. એનું સંપૂર્ણ શરીર સૂર્યતુલ્ય પ્રભાથી પ્રકાશિત થઈ ગયું. એ શ્રીરામની સામે જોઈને એમને પંપા સરોવરનો માર્ગ બતાવતો રહીને આકાશમાં જ સ્થિર થઈને બોલ્યો, તમે સુગ્રીવ સાથે મિત્રતા અવશ્ય કરજો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 73મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.